ઉપસ્થિત સાહિત્ય શ્રી દાદા દરબારે પણ દાદા સહજ રીતે કુદાતું હોય તો જ આત્મા મળે. સહજ રીતે જ્ઞાન ના મળ્યું હોય કે આત્મા હોય છે ને એ તો પોતા હંગા પણ હોય ને એ પૂજા એ તાન માં આવી જાય. એ તાન માં હોય, તમે તાન માં ના હોય એવું વર્ણવટ માં હોય છે. હાલે કરે ને એટલે અહંકાર થી ભીત થાય, એટલે તો તમને ભીત થાય જ નહીં. એટલા હાલે કરે ખુલે તમે અજ્ઞાની વાત કરી ને અજ્ઞાની શું વાત કરે સામાન્ય વાત કરી એમ કે સામાન્ય વાત કરી પૂરે પૂરું ભાન ના હોય. અમુક ભાન તો કરું તો કારણ કે અંધાર ના રીતે બન્યું બેન પૂછે છે તન્મયાકાર થાય અને પછી ભાન ના રહે ને શું કહેવાય? આત્મા એમાં જવાય ના દેહ માં જવાય. એ પોતાનું ખોલ્યું વેપાર કરતા આવે વાંધો રાખો તો તારે ઠીક કરવું પડે, ઠીક કરવા માટે અહંકાર કરવો પડે. દાદા પણ મારું અડાયું હલતું નથી, મારું અડાયું હલતું નથી. તમે આ હવામાન કરો છો, બોલો છો, તો તમે આત્મા માં છો. આપણે તો માનીએ છીએ એના બધા બીજા બીજા હિમાલયમાં ગમે તમે લઈ જાઓ લાખ ના રૂપિયા તો સારા ખર્ચા માટે તો પછી બેનું શી સ્થિતિ થાય, બેનો કેવો ઉપયોગ થાય, પરિવાર વાપરે ના વાપરે ખાવા પીવા બધું જોઈએ વાપરે ના વાપરે બધી વપરાવા મળે ને એટલે ઇન્ડિયન દાન ધર્મ કરે. દાન ધર્મ કરે તો વાપરે, દાન ધર્મ કરે સારા કામમાં વાપરે,

માટે મારવા દેવો નથી. આપણે ભય લાગે ભાઈ રહ્યું, આપણે કેટલા દેતા રહી, પણ મારવા જેવું નથી. આજે મારતો અને મારવું હોય તો મોટા મોટા વાત થી એને મારો ને અમને ક્યાં મારે બીજા તો નહીં મારવા જતા ને તો નહીં. આ શિકાર વાગતી એના ને કહી લે એના ને શિકાર કહી લે બિચારા જે ગરીબ ગાય જો અત્યારે માર્યા છે કે અને પેલો ગુરુજી પર એટલે મારવાનો ભાવ ના કરવો ખબર. કારણ કે કોર્સ વાળા જેનો કાગળ હોય તેને જ આપી દે, બીજાને આપતા નથી. એવું આ ઘેરી જાનવરો છે ને કે જેની કોર્સ હોય તેને જ આપે, બીજાને આપતા નવરા નથી. બીજા અક્ષર છે તમે સમજાવ્યું છે કેવા માણસ છે. હવે બધું વિચાર છે માટે તમારે એમ છે તમારી જરૂર છે, તમારી બોસ હશે તમને આપશે નહીં તો તમારે તમારું નામ દેનારા નથી. સમજાયું? બીજું શું શું માની નાખો છો? મારવા જેવું કઈ હશે બીજું કઈ મારવા જેવું હોતું નથી. બકરા બકરા એ આપણાથી ત્રાસ પામે ત્યારે મરાય નહીં. આપણાથી ત્રાસ પામે તેને મરાય નહીં. ઘઉં ઘઉં છે, ચોખા છે, બાજરી છે, એ બધા ત્રાસ પામતા નથી. તેને તેને તમે ખાઓ કે દહીને ખાઓ, શેકીને ખાઓ, બાફીને ખાઓ, એ બધા જીવો છે પણ એ ત્રાસ પામતા નથી. અને સુધીને મારીએ તો ત્રાસ પામે અને મકાનને મકાનને ત્રાસ પામતો એને એને પણ લાગી દે મકાન ભાગી લે ભાગી જાય ભાગતો હશે દસું ભાગ ભાગે છે મારી વાત છે કરી ત્રાસ પામે ત્રાસ પામે એટલે ત્રાસ પામે તેને મારશો નહીં. જે કોઈ તમારે ત્રાસ પામે આપણે મચ્છને અડવા જઈએ તો લાગી જાય તો એને ના મારશે. માછલે અડવા જઈએ તો એ પણ મળે અને આ દીધી ને અડવા જઈએ તો એને મળે તો સાચે વધારે લાગે. અને મુસલમાનો તો બોલ છે તે મરજી વધારી છે. આ તો ત્રાસ પામે એને લીધે તો દૂધી વધારી જાય ને દૂધી જાય ને જયારે એ કારણ કે ક્ષત્રિય જોઈએ થોડું નહીં દે આ બેન મારી ખાય છે મારી ખાય છે ને એને ભય પણ નથી એને ભય પણ નથી એને ભય પણ નથી. માર તો વચ્ચે નહીં આવે જગન્નાથ થઈ ગયા હતા ને એવું બધું ના મારે ના ચાલે તમારે ખાવ પીવા ના ચાલે કઈ ચાલે ના ચાલે તમને ભાવ થઈ ગયા તમને ભાવ છે તમને બધું ભાવ બહુ ટેસ્ટ છે ના ને બહુ ટેસ્ટ રોજ નક્કી કરવાની નહીં ને ચાર જિલ્લા છે મારા ભાઈ આપણે પણ પ્રશ્ન હોય રીતે સુધારતા લઈએ પ્રશ્ન ભગવાન છે પણ હવે એને હમણાં ના પડે શ્રી કૃષ્ણ. સ્વીકારવામાં આવતી નથી, માજુ કશું કરતું નથી. ભગવાન બનાવી છે, એને બહુ રસ નહી બધે સરખું રહેવું જોઈએ, નહીં ખોટે નહીં નફો. આજે આદિશન નફો થાય તો આ તો હું તો એમ કહું છું, બધા એમ કે છે આમ ભ્રમમાં છીએ, એનો અર્થ શું? એમ એનો અર્થ શું? એ વાત કરી, એ તો વાત કરી. ગમ ખાય ગોળ ખાય, ગમ ખાય ગોળ ખાય. મેનેજમેન્ટ ના બધા કોર્સ કરે ને એના ફાધર મેનેજમેન્ટ ના કન્સલ્ટન્ટ.